આદો પ્રેમવતી વૃષાંગજનનમ સન્નેકતીર્થાટનમ દુષ્કર્મોપશમં ચ સાધુશરણમ સદ્ધર્મસંસ્થાપનમ હિંસાવર્જિતભૂરિયજ્ઞકરણમ મૂર્તિ પ્રતિષ્ઠાપનમ આર્યસ્થાપનમક્ષરાખ્યગમનમ સત્સંગી સજ્જીવનમ હોમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ સ્વયં પરાત્પર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ હોવા છતાં આપણા જેવા અનંત જીવાત્માઓ ઉપર કરુણા કરી એકાંતિક ધર્મના સ્થાપન માટે આ પૃથ્વી ઉપર જેમણે અવતાર ધારણ કર્યો એ ભગવાન સ્વામિનારાયણના સ્થાપેલા એકાંતિક ધર્મને પોષણ અને રક્ષણ કરવા માટે જેમણે પોતાનું સમગ્ર જીવન એ સત્સંગના ઓરિસે કહીશું એવા આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ ધર્મ જ્ઞાન વૈરાગ્ય યુક્ત ભક્તિએ યુક્ત જેમનું જીવન છે એવા આપણા આદર્શરૂપ પૂજ્યપાદ ગુરુ મહારાજ ગુરુકુલ પરિવારના સર્વે બ્રહ્મનિષ્ઠ વંદનીય પૂજનીય સંતો તથા કથા શ્રવણ કરી રહેલા સર્વે ભાવિક ભક્તોને જય સ્વામિનારાયણ. અનંતકાળથી આ જીવાત્મા અનંત પ્રકારની લખચોરાસીઓમાંથી ભટકતા ભટકતા આજે આ દેહમાં આવીને બેઠો છે. આ મનુષ્ય દેહની કિંમત સમજી આ મનુષ્ય દેહને સાર્થક કરવા માટે કોઈ સાચા સદગુરુના સહારે ભગવાનની શરણાગતિ મેં તમે આપણે સૌ કોઈએ લીધી છે. એ શરણાગતિને આપણે ગત પ્રવચનમાં સમજ્યા. હવે ભગવાનના શરણે આવ્યા પછીનું આપણું કર્તવ્ય શું એ ઉપર આજે આપણે ચર્ચા કરવાની છે. આ જ પ્રશ્ન શ્રીજી મહારાજને વચનામૃતમાં પૂછાયો ત્યારે શ્રીજી મહારાજ ઉત્તર આપે છે. મહારાજને પૂછ્યો કે સત્સંગ મળ્યા પછી દુર્લભમાં દુર્લભ સાધન શું માન્યું છે? બધાએ કોઈએ કહ્યું કે મહારાજ ભગવાનનો મહિમા એ આવવો એ દુર્લભ છે. કોઈ કહે મહારાજ સેવામાં રુચિ જાગવી એ દુર્લભ છે. કોઈ કહે મહારાજ એવું ને એવું નિર્માનીપણું ટકાવી રાખવું દુર્લભ છે. કોઈ કહે મહારાજ સત્સંગમાં ચડતો ને ચડતો રંગ રાખવો દુર્લભ છે. કોઈ કહે મહારાજ શ્રદ્ધા રાખવી દુર્લભ છે. બધાએ પોતપોતાની રુચિ સમજણ માન્યતા પ્રમાણે જુદા જુદા જવાબો દીધા. પછી મહારાજે કહ્યું એ સાંભળો સંતો, એ બધું જ સરળ છે પરંતુ એકાંતિકપણું આવવું એ દુર્લભ છે. હા, એકાંતિકપણું એ જ આપણા માટે શરણાગતિ પ્રાપ્ત થયા પછીનું સ્ટેપ છે. એકાંતિકપણું એટલે શું? તો વચનામૃતના અભ્યાસી ભક્તોને ખ્યાલ હશે, વચનામૃતમાં જ્યારે જ્યારે એકાંતિક શબ્દ આવે એનો પર્યાયવાચી શબ્દ એ જ છે, ધર્મ જ્ઞાન વૈરાગ્ય યુક્ત ભગવાનની ભક્તિ. એ જ એકાંતિકપણું છે. પ્રથમના 19મા વચનામૃતમાં મહારાજે એવું કહ્યું કે ચારેય સાધન જેને સિદ્ધ થયા એ જ એકાંતિક ભક્ત છે. 21મા વચનામૃતમાં મહારાજે એકાંતિકની વ્યાખ્યા એ જ કરી, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ. તો એકાંતિકપણું છે એ જ સર્વશ્રેષ્ઠ છે. અને મહારાજે ત્યાં સુધી કહી દીધું કે જ્યાં સુધી એકાંતિકપણું નથી આવ્યું ત્યાં સુધી એ સત્સંગમાં છે તો પણ એ અધૂરો છે. હા, એનું કલ્યાણ થશે સત્સંગમાં તો મહારાજ કે પશુનું પણ કલ્યાણ થાય છે, પણ એકાંતિકપણું આવ્યા વિના એને ભગવાનના ધામની પ્રાપ્તિ થતી નથી. તો આપણો મૂળ અલ્ટિમેટ ગોલ, આત્યંતિક કલ્યાણ માટે જો કોઈ એકમાત્ર સાધન હોય તો એ એકાંતિક ધર્મ છે. એકાંતિક ધર્મ, એમાં પણ ચાર મૂલ્યો કહ્યા, ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ. એમાંનું પ્રથમ મૂલ્ય, એના ઉપર આજે આપણે ચર્ચા કરવાની છે. ધર્મ, ધર્મ એટલે શું? વોટ ઇઝ ડેફિનેશન ઓફ ધર્મ? તો આપણા શાસ્ત્રોમાં વિશ્વમાં જુદા જુદા દેશોમાં આધ્યાત્મિક જગતમાં ધર્મની વ્યાખ્યા છે એ ખૂબ વ્યાપક છે. તારયતિ ઇતિ ધર્મઃ, હિન્દુ ધર્મ, ખ્રિસ્ત ધર્મ, મુસ્લિમ ધર્મ, પારસી ધર્મ, જૈન, યહૂદી ધર્મ, આ બધા જુદા જુદા ધર્મો છે. આ ધર્મની વ્યાપક વ્યાખ્યા છે. શાસ્ત્રોમાં પણ એની જુદી જુદી વ્યાખ્યાઓ છે. વ્યાકરણની દ્રષ્ટિએ જોઈએ તો ધારયતિ ઇતિ ધર્મઃ, અમરકોશમાં એવું લખ્યું, સ્યાદ ધર્મમ સ્ત્રિયામ પુણ્ય શ્રેયસી, પુણ્ય અને શ્રેય કર્મ કરવું એ ધર્મ છે. તો વેદોમાં યજ્ઞો વૈ ધર્મઃ, યજ્ઞને જ ધર્મ કહ્યો છે. અંગ્રેજી ભાષામાં ધર્મની વ્યાખ્યા રિલિજિયન એવી કરી. એટલે શું? તો ઓક્સફર્ડ ડિક્શનરીમાં તેને ડેફિનેશન એમ કહી કે સિસ્ટમ ઓફ ફેઇથ એન્ડ વર્શિપ, કે શ્રદ્ધા અને પૂજાની એક સિસ્ટમ છે એને ધર્મ કહેવાય છે. તો મહાભારતમાં યુધિષ્ઠિર મહારાજને પૂછ્યું કે ધર્મ એટલે શું? તો ધર્મ એમ કહે છે કે પરમાર્થ દ્રષ્ટિએ નિષ્પક્ષપાતીપણું, નો પાર્શિયાલિટી, એને ધર્મ કહ્યો. તો વળી શાંતિ પર્વમાં ભીષ્મ પિતામાને પૂછવામાં આવ્યું કે ધર્મ તમે કોને કહીશો? તો ભીષ્મ પિતામા કહે છે કે નાસ્તિ સત્યાત પરો ધર્મ, સત્યથી બીજો કોઈ પર ધર્મ જ નથી, સત્ય એ જ શ્રેષ્ઠ ધર્મ છે. તો વળી શ્રીમદ ભાગવતમાં વ્યાસજીને પૂછવામાં આવે તો ધર્મ શું? વ્યાસજી મહારાજ એમ કહે છે કે બીજાને દુઃખ દેવું એ પાપ છે અને બીજાને સુખ આપવું એ પુણ્ય છે. આ પાપ અને પુણ્યને સમજી અને સદાચારપૂર્ણ જીવન જીવવું એ જ ધર્મ છે. તો સંત તુલસીદાસજી મહારાજને રામાયણમાં પૂછવામાં આવ્યું તો ધર્મ શું છે? તો તુલસીદાસજી મહારાજ કહે છે કે પરહિત સમ કોઈ ધર્મ નહીં ભાઈ, પર પીડ સમ નહીં કોઈ અધમાય. પરહિત સમ બીજો કોઈ ધર્મ નથી, બીજાનું હિત કરવું, પરોપકાર કરવું, બીજાને અર્થે ઘસાવવું એ જ શ્રેષ્ઠ ધર્મ છે. આવી રીતે વિશ્વના અન્ય તમામ મહાપુરુષોએ, ગાંધીજીએ પણ સત્ય અને અહિંસાને ધર્મ કહ્યો, નાસ્તિ અહિંસાત પરમો ધર્મ એવું કહ્યું. બધાએ જુદી જુદી વ્યાખ્યાઓ, પોતપોતાની સમજણ, માન્યતા, સમય, પોતાના કાર્ય એને અનુસારે જુદી જુદી વ્યાખ્યાઓ કરી. આ તમામ વ્યાખ્યાઓની વચ્ચે સર્વશ્રેષ્ઠ વ્યાખ્યા કોને ગણવી કે જે તમામને આવરી લે? તો શિક્ષાપત્રીમાં 103 નંબરના શ્લોકમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણે પણ ધર્મની વ્યાખ્યા કરી છે. ધર્મો જ્ઞેય સદાચાર શ્રુતિ સ્મૃત્યુપપાદિતઃ. એક વાક્યની આ વ્યાખ્યામાં શાસ્ત્રના તમામ વ્યાખ્યાઓને સમાવી લીધી. શ્રુતિ અને સ્મૃતિએ પ્રતિપાદિત કરેલો સદાચાર. શ્રુતિ એટલે વેદ, સ્મૃતિ એટલે જે સ્મૃતિ ગ્રંથો છે એ સ્મૃતિ ગ્રંથો. આ તમામ ગ્રંથોમાં કહેલો જે સદાચાર સદ આચરણ એને ધર્મ કહેવાય. બહુ સરળ ભાષામાં મહારાજે તમામ વ્યાખ્યાઓને, પછી સત્ય, અહિંસા, પરોપકાર, આ તમામ બાબતોને આ એકમાં વણી લીધી. આજ મહારાજની સર્વોપરિતા છે. તો સદાચાર આપણા માટે કયો? કારણ કે પ્રશ્ન તો ઘણા છે. વેદ આપણે ક્યાં વાંચ્યા છે? ઘણાએ તો પૂઠું પણ નથી જોયું. સ્મૃતિ ગ્રંથો એ તો બહુ મોટા મોટા લાંબા લાંબા છે, ધંધા બિઝનેસમાંથી જ નવરા નથી થતા. તો પછી એ સ્મૃતિ ગ્રંથો ક્યારે વાંચશું, ક્યારે અભ્યાસ કરશું, ક્યારે આપણી સામું જોઈને એનું પાલન કરવા ચાલુ કરશું? તો શું કરવું? તો સાવ સરળ, નિષ્કુળાનંદ સ્વામી કે ધર્મ એટલે ધર્મ કુંવરના વચન. એક જ બે શબ્દોમાં વ્યાખ્યા, ધર્મ એટલે ધર્મ કુંવરના વચન. પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણે આપણા માટે જે નિયમો કાઢ્યા છે એ જ આપણો ધર્મ. તો સત્સંગીઓ માટે મહારાજે શિક્ષાપત્રી આપી, તો શિક્ષાપત્રીની એક એક આજ્ઞા એ જ ધર્મ છે. પછી મહારાજે આપણને પંચ વર્તમાન આપ્યા છે, દારૂ, માટી, ચોરી, અવેરી, વટલવું નહીં, વટલાવવું નહીં. તો આ પાંચ વર્તમાન એ પણ ધર્મ છે. શિક્ષાપત્રીમાં મહારાજે 38માં શ્લોકથી લઈને 156 નંબરના શ્લોક સુધી જે જે આજ્ઞાઓ કરી છે એ ગૃહસ્થના ધર્મ છે. અને ધર્મામૃતમાં જે શ્રીજી મહારાજે પંચ વર્તમાન આપ્યા છે, એકાંતિક ધર્મની વાત કરી છે, એ ત્યાગીઓના ધર્મ છે. ચાલો ધર્મ એટલે શું એ તો સમજ્યા. બીજું, ધર્મની શી આવશ્યકતા છે? આજે સૌથી મોટો પ્રશ્ન આ છે. કારણ કે કોઈને પૂછવામાં આવે કે આમ કરજો એટલે તરત કે વાય, આજના બુદ્ધિશાળી વ્યક્તિનું માઇન્ડ જ એક આવું થયું છે કે વાય, શા માટે? પહેલાં માં એને દીકરીને કહેતી ને કે બેટા જા મંદિરે જઈ અને ભગવાનને ફૂલ ચડાવી આવ, મંદિરે જઈ ભગવાનની દાનપેટીમાં 10 રૂપિયા નાખી આવ. તો દીકરી દોડતી જાતી અને એ કરતી. આજે કોઈને કહેવામાં આવે, આજે નાના છોકરાઓને કહેવામાં આવે કે બેટા જો ભગવાનને આગળ હાથ જોડો, તો પહેલાં ક્વેશ્ચન માર્ક ઊભો કરશે, વાય? ઇટ્સ અ લોસ ઓફ ફેઇથ. બહુ મોટો આજે સમાજમાં લોસ જાય છે કે શ્રદ્ધા ઉપર શ્રદ્ધાની ખામી જોવા મળે છે. કાંઈ વાંધો નહીં, તો ભાઈનો પણ આપણે જવાબ મેળવી લઈએ. ધર્મની શી આવશ્યકતા છે? ધર્મનું પાલન ખાસ તો એટલા માટે કરવાનું છે કે આપણે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત છીએ. એક આશ્રિત તરીકે, એક સેવક તરીકે પોતાના સ્વામીની આજ્ઞાઓનું પાલન કરવું એ આપણું કર્તવ્ય છે. જો એમની રુચિ પ્રમાણે, એમના સિદ્ધાંતો પ્રમાણે આપણું જીવન ન થાય, તો આપણે એના સાચા સેવક કે આપણે એના સાચા શરણાગત ન કહેવાય. આપણે પહેલું જ લક્ષણ જોયું હતું શરણાગતિમાં, અનુકૂલ્યસ્ય સંકલ્પઃ. એટલે શું? એમની અનુકૂળતા પ્રમાણે જીવન આપણું જીવાય એ જ આપણો ધર્મ છે. સાવ શીરાની જેમ ગળે ઉતરી જાય એવું લોજિક કે કોઈ પણ કંપની હોય આ જગતમાં, એ કંપનીનો કોઈ વ્યક્તિ હોય એ ત્યારે જ એનો મેમ્બર કહેવાય કે જ્યારે કંપનીના તમામ રૂલ્સનો ફોલો કરતો હોય. પછી ગમે એટલો મોટો હોય, છતાંય માલિક હોય તો પણ એને કંપનીના રૂલ્સનું ફોલો કરવું જ પડે. આ દેશનો નાગરિક આપણે ત્યારે જ કહેવાય કે જ્યારે ભારત દેશના બંધારણના તમામ નિયમો આપણે પાલન કરીએ. નહીંતર દેશદ્રોહી કહેવાઈએ અથવા તો દેશ બહાર કહેવાઈએ. પછી એ પીએમ હોય, સીએમ હોય કે ગમે તે હોય, એને તમામે આ દેશના નિયમોનું પાલન કરવું જ પડે. બસ એ જ રીતે ભગવાન સ્વામિનારાયણને આપણે આશ્રિત છીએ તો આપણે પણ ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતોને ફોલો કરવા જ પડે, તો જ આપણે એના સત્સંગી કહેવાઈએ. કાર્યાણીમાં મહારાજ બિરાજમાન હતા, રંગોત્સવ સવારના સેશનમાં થયો. પછી બપોરે સંતો ભક્તો થોડોક આરામ કર્યો હશે, બપોર પછી ફરી વાર સભા થઈ. સભામાં દેશ દેશના હરિભક્તો બેઠા હતા, હરભાઈ વાલભાઈ રામાનંદ સ્વામીના શિષ્યો મોટા મોટા ભક્તો બેઠા હતા, મુક્તાનંદ સ્વામી બેઠા હતા. એ સભામાં વાતમાંથી વાત કરતા કરતા મહારાજ ધર્મ ઉપર આવ્યા, એમાં સ્ત્રી પુરુષોના ધર્મ ઉપર વાત નીકળી અને છેલ્લે મહારાજે હરભાઈ અને વાલભાઈને ઉદ્દેશીને કહ્યું કે સાંભળો હરભાઈ ને વાલભાઈ, આજ સુધી તમે સ્ત્રી ભક્તોને અને પુરુષ ભક્તોને ઉપદેશ આપતા હતા, પણ આજથી અમે આ આપણા સંપ્રદાયની એવી રીતે કરીએ છીએ કે તમારે બંનેને કેવળ સ્ત્રીઓને જ ઉપદેશ આપવો, પુરુષોને નહીં. આટલું સાંભળતા તો હરભાઈ અને વાલભાઈનું મોઢું થોડુંક બગડ્યું. આ શું, અમારા ઉપર શંકા? હે, અમે કઈ ઉંમરે પહોંચ્યા? હે વર્ણી, સાંભળો, અત્યાર સુધી આત્માનંદ સ્વામી અને રામાનંદ સ્વામીએ પણ અમને ક્યારેય ના નથી પાડી, અને તમે અમારા ઉપર, અમારા ચારિત્ર્ય ઉપર શંકા કરો છો? તો શું અમારા આજ્ઞાઓનું તમે પાલન નહીં કરો? ના, અમારાથી એ નહીં થાય. મહારાજ એક પણ શબ્દ બોલ્યા વિના ઊભા થઈ અને અંદર જતા રહ્યા ઓરડામાં. મુક્તાનંદ સ્વામીને ઇશારો કરીને બોલાવ્યા. સ્વામીને કહ્યું કે સ્વામી બોલો, અમે શું કરીએ? મહારાજ, હું તો આપનો દાસ છું. તો એ રામાનંદ સ્વામીના શિષ્ય હતા, છતાંય મહારાજ આપ જેમ કરો એ અમને માન્ય છે. સારું સ્વામી, પાછા આવ્યા, બેઠા. મહારાજે કહ્યું તો સાંભળો હરભાઈ અને વાલભાઈ, આજથી અમારા સંપ્રદાય થકી બહાર છે, વિમુખ. એક ઘડીમાં નિર્ણય, આજથી અમારા સંપ્રદાય થકી બહાર છે, કારણ કે અમારી આજ્ઞાઓનું એ પાલન કરતા નથી અને થયા પણ વિમુખ, આપણે જાણીએ છીએ. મહારાજે શિક્ષાપત્રીમાં જ કહ્યું છે કે નેત્થમ ય આચરિષ્યંતિ તે ત્વત્સંપ્રદાયત બહિર્ભૂતા ઇતિ જ્ઞેયમ સ્ત્રી પુંસે સાંપ્રદાયિકૈહિ. શિક્ષાપત્રીમાં કહ્યા એટલા નિયમોનું જે પાલન નથી કરતા એવા સ્ત્રી અને પુરુષો એ અમારા સંપ્રદાય થકી બહાર છે. મહારાજે 53માં વચનામૃતમાં એવું લખ્યું કે ક્યારેય ભક્તનો અવગુણ તો લેવો જ નહીં. મહારાજે ચોખ્ખી ના પાડી છે, છતાંય આ એક વચનામૃતમાં મહારાજે છૂટ આપી. મહારાજ કે પંચ વર્તમાનમાં ભંગ થાય તો અવગુણ લેવો, છૂટ આપી છે, લેવાનું નથી કીધું, ખાલી છૂટ આપી છે. પણ છૂટ પણ આપણે એક વિચારી શકીએ કે શા માટે મહારાજે છૂટ આપી દીધી? મહારાજે બધી જગ્યાએ લાલ લાઇટ બતાવી પણ અહીંયા થોડુંક ઢીલું મૂક્યું, શા માટે? કારણ એટલું જ, મહારાજ કહે છે કે અમારા નિયમોનું પાલન નથી કરતા એ અમારા સંપ્રદાય થકી બહાર છે, પછી એ સત્સંગી નથી, તો પછી અવગુણ લેવો કે ન લેવો એમાં કોઈ બાદ નથી. પ્રથમના મધ્યના 27માં વચનામૃતમાં મહારાજે તો સિદ્ધાંત કર્યો કે પોત પોતાના ધર્મમાં રહીને ભગવાનની ભક્તિ કરવી એ જ અમારો સિદ્ધાંત છે. શિક્ષાપત્રીમાં મહારાજે 8 સત્શાસ્ત્રોનું વર્ણન કર્યું કે 8 સત્શાસ્ત્રો છે, અમારા સંપ્રદાયમાં માન્ય છે. અને છેલ્લે પછી મહારાજે એવું કહ્યું કે આ 8 સંપ્રદાયનો સાર શું, કે ધર્મેણ સહિતા કૃષ્ણ ભક્તિ કાર્યેતિ તદ્રહ, કે ધર્મે સહિત ભગવાનની ભક્તિ કરવી એ જ આનું રહસ્ય છે. તો આપણે એક સત્સંગી છીએ તો સત્સંગી તરીકે મહારાજના નિયમોનું પાલન કરવું પડે. બીજું, ધર્મ પાળવાથી આપણને ઘણા પર્સનલી લાભ છે, બેનિફિટ્સ છે. આપણે એક ભગવાનને પામવા માટે આધ્યાત્મિક જીવન જીવીએ છીએ, એક અધ્યાત્મ સાધના કરીએ છીએ, દરેક મુમુક્ષુને એમ હોય કે મારે અધ્યાત્મ સાધનામાં ઓછામાં ઓછા વિઘ્ન આવે. સહેલાઈથી સહેલાઈ સરળતાથી હું મારા ઇન્દ્રિયો અંતઃકરણને જીતી જગતને ખોટું કરી અને ભગવાનને પામી શકું, નિર્વાસનિક થઈ શકું. આવું દરેક મુમુક્ષુને હોય તો એ નિર્વાસનિક થવામાં, એ અધ્યાત્મ માર્ગમાં ધર્મ છે એ તદ્દન સહાયરૂપ છે. કઈ રીતે? તો પહેલું, ધર્મ પાળવાથી ભગવાન આપણા ઉપર પ્રસન્ન થાય છે. અને જ્યારે ભગવાન અને સંતનો રાજીપો જેના ઉપર થયો છે એ સંપ્રદાયની તાસીર એમ કહે છે કે એને અધ્યાત્મ સાધના સાવ સરળ થઈ ગઈ છે. અખંડ વૃત્તિ જેવા કઠણમાં કઠણ સાધનો પણ કેવળ રાજીપાથી પ્રાપ્ત થયા છે. કોઈ કાળે જીતી ન શકાય એવા કામ ક્રોધાદિક દોષોને પણ એ એક ઘડીમાં નાશ કરી નાખ્યા છે રાજીપાએ. તો ભગવાન અને સંતની પ્રસન્નતા એ જ મહત્વની છે. મહારાજે પણ વચનામૃતમાં કહ્યું, 21માં વચનામૃતમાં, કે ભગવાન અને ભગવાનના સંત, ભગવાનને અતિ પ્રસન્ન કરવાની જેના મનમાં ઈચ્છા હોય એણે વર્ણાશ્રમના જે ધર્મ તેનું પાલન કરવું, એને વિશે અચળ નિષ્ઠા, એવી રીતે એક પછી એક ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ એનું મહારાજે વાત કરી. પણ શું કહ્યું? જેને પ્રસન્ન કરવાની ઈચ્છા હોય તે, તો પ્રસન્ન કરવા હોય તો આ ચારેય મૂલ્યો પ્રાપ્ત કરવા, ધર્મ પણ. પ્રથમના 25માં વચનામૃતમાં તો મહારાજ એમ કહે કે વર્તમાન ધર્મ છે તે તો યથાર્થપણે પાળવો, અને સત્સંગી હોય અને ભગવાનની આજ્ઞામાં ફેર પાડવો નહીં તો કેમ જે આજ્ઞા પાળે તો ભગવાન એના ઉપર રાજી થાય. પ્રથમના 78માં વચનામૃતમાં કોઈ નાના સંતે મહારાજને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, એ ભગવાન અને સંત કેમ રાજી થાય? તો મહારાજે શું કહ્યું? મહારાજ કે પંચ વર્તમાનમાં કોઈ ફેર પડવા ન દે તો ભગવાન અને સંત રાજી થાય. ધર્મથી મહારાજ ખૂબ રાજી છે. ઇવન આપણે જોઈએ કે સામાન્ય રીતે લૌકિક દ્રષ્ટાંતથી કે એક પિતા હોય એને બે બાળકો હોય, બરોબર, એક હોય એ સારામાં સારું કમાતો હોય અને સારા ગુણવાળો હોય પણ પોતાનું મનનું જાહેરું કરતો હોય, મનમાં આવે એમ કરે, અને બીજો હોય એટલું બધું કમાતો ન હોય, સિમ્પલ હોય, છતાંય પોતાના પિતાની આજ્ઞાનું પાલન કરતો હોય, તો કયો દીકરો એને ગમે? હે, કયો ગમે? જે આજ્ઞાનું પાલન કરે એ જ ગમે ને. ભલા માણસ આ જગતના કોઈ એક લૌકિક પિતાને પણ પોતાનો દીકરો જે કહે એમ કરે એ વાલો લાગતો હોય તો સમગ્ર બ્રહ્માંડના ઈશ્વર પરમપિતા પરમેશ્વરને પોતાની આજ્ઞામાં રહી વાલા ન લાગે? એ જ વાલો લાગે, એના ઉપર જ એની પ્રસન્નતા વર્તે. તમે જુઓ, અંત્ય પ્રકરણનું પહેલું વચનામૃત ઘણા ભક્તોએ વાંચ્યું હશે. એમાં મહારાજે કીર્તન ભક્તિ થઈ પછી મહારાજે શિક્ષાપત્રીનું પાલન કરવાની આજ્ઞા કરી. આપણે વાંચીએ વચનામૃત, મહારાજના શબ્દોને ધારીએ ને તો આપણને આમ પૂરેપૂરો દ્રઢ થશે. અમારી લખેલી જે શિક્ષાપત્રી તેનો પાઠ અમારા આશ્રિત જે ત્યાગી સાધુ તથા બ્રહ્મચારી તથા ગ્રહસ્થ ભાઈભાઈ સર્વે તેમણે નિત્ય કરવો, અને જેને ભણતા ન આવડતું હોય તેને નિત્ય શ્રવણ કરવું, અને જેને શ્રવણ કરવાનો યોગ ન આવે તેને નિત્ય શિક્ષાપત્રીની પૂજા કરવી. એવી રીતે અમે શિક્ષાપત્રીમાં જ લખ્યું છે, માટે ત્રણમાંથી જેને ફેર પડે તેને એક ઉપવાસ કરવો. આ અમારી આજ્ઞા છે. એવી રીતની જે શ્રીજી મહારાજની આજ્ઞા તેને પાળવાનો નિયમ એ સર્વેએ ધાર્યો. હે મહારાજ, જેમ તમે કહો છો તેમ અમે સર્વે પાળીશું. તેને સાંભળીને, હવે જોજો, તેને સાંભળીને શ્રીજી મહારાજ અતિશય પ્રસન્ન થઈને સર્વે સાધુને અને બ્રહ્મચારીને મળતા હવા ને સર્વે સત્સંગીના હૃદયને વિશે ચરણારવિંદ આપતા હવા. ખાલી સંતોએ ભક્તોએ એમ કહ્યું કે મહારાજ અમે નિત્ય વાંચન કરીશું. શું? શિક્ષાપત્રીનું વાંચન કરીશું. તોય મહારાજ ઊભા થઈને બધાને વહેટા, સત્સંગીઓને ચરણારવિંદ આપ્યા. આ સુખ કોને મળે? ખાલી એટલું કહ્યું, શિક્ષાપત્રીનું વાંચન કરીશું, તોય મહારાજ ઊભા થઈને ભેટતા હોય તો જે શિક્ષાપત્રીનું પાલન કરે એને મહારાજ શું ન ભેટે? આ રાજીપાનો પ્રતાપ છે. મહારાજ એના ઉપર રાજી થાય છે. કુંડળમાં મહારાજ પધાર્યા, ત્યાં કુંડળેશ્વર મહાદેવ છે એમની પ્રતિષ્ઠા થઈ. પછી મહારાજ એ અમરા પટગરને ઘેર આવ્યા, ફળિયામાં ખાટલો ઢાળી દીધો હશે, મહારાજ બેઠા હશે. એ વખતે રામ પટગર બહાર ગયેલા, એમના દીકરા ઢોર પાવા માટે. બરોબર, મહારાજ બેઠા હશે ને એ વખતે જ દિલ્હીમાંથી દરવાજામાંથી પેલા રામ પટગર એ પોતાના બળદને લઈને આવ્યા. પણ એને જોઈને મહારાજ આમ ખડખડાટ હસી પડ્યા. મહારાજ એટલા હશે એટલા હશે, આશ્ચર્ય થયું, આટલા બધા મહારાજ પણ કેમ? મોઢાડો રૂમાલ રાખી દીધો મહારાજે. એટલે રામ પટગર આવ્યા, મહારાજ તમે આટલું બધું હસો છો, શું જોયું તમે એવું? મહારાજ કે પણ તમે જોવો તો ખરા, મેં આ આજ્ઞાઓ કરી છે, સત્સંગીઓ માટે કરી છે, આ બળદો માટે નથી કરી. પણ શું મહારાજ, હવે આ પાણી ગાળીને પીવાનું કીધું છે એ તો સત્સંગીઓને કીધું છે, આ તમે આ બળદના મોઢે હેના ગરણા બાંધ્યા છે? પણ મહારાજ, મારો બળદ છે ને એ સત્સંગી છે વો. પણ બળદ સત્સંગી હોય તો એ કાંઈ એને ઘણું મનુષ્ય માટે ધર્મ કીધા છે. પણ મહારાજ, એનું કલ્યાણ બાકી રહી જાય ને. જો ભગત, તમે ધર્મ પાળો છો ને એના પ્રતાપે આ ઘરમાં અમારો સદાય નિવાસ છે, અક્ષરધામ તુલ્ય મકાન છે, એમાં તમારો બળદ છે એનું પણ કલ્યાણ થઈ જશે, માટે હવે ગરણા નહીં બાંધતા. મોઢાને ગરણા બાંધતા, બોલો કેવો વિશ્વાસ હશે. પણ મહારાજ એના ઉપર કેટલા રાજી થયા, કેટલી દ્રઢ છે, દ્રઢતા છે, શબ્દશઃ આજ્ઞાનું પાલન કરવું, એમ શબ્દશઃ મહારાજે કીધું છે તો થાય. સુરાખાચર એકાંતમાં સ્ત્રીનો યોગ થયો ને છતાંય કોઈ ફેર પડ્યો નહીં, દોડ એ વખતે ત્યાંથી નીકળી ગયા. અને જ્યારે ગઢપુર પહોંચે છે એ વખતે મહારાજે સભામાં કીધું કે ભક્તો, આપણા સંપ્રદાયના લક્ષ્મણ જતી આવે છે, એમ કહીને મહારાજ ઊભા થઈને સામા દોડ્યા છે. સુરાખાચર જેવા નીચે ઉતર્યા, બાથમાં ઘાલીને મહારાજ મળ્યા. મહારાજ ખૂબ રાજી થાય, ખૂબ પ્રસન્ન થાય, અને એ પ્રસન્નતાના પ્રતાપે આપણી સાધનાઓ સરળ થાય. બીજું, સુખ શાંતિ અને આનંદનો અનુભવ એ હંમેશા ધર્મને લઈને જ થાય. હા, આજે સમાજમાં દરેક જગ્યાએ દરેક વ્યક્તિ એ સુખને શોધે છે. આજે સૌથી વધારે ગૂગલ ઉપર સર્ચ થતું હોય ને તો હાઉ ટુ લીવ, હાઉ ટુ ગેટ હેપીનેસ, હાઉ ટુ બી હેપી, આના ઉપર જ માણસો તૂટી પડ્યા છે. શા માટે? આજે કોઈ સુખી નથી, બધાને સુખ જોતું છે. જેમ જેમ ભોગ વધતા જાય છે એમ એમ સુખ ઓછા થતા જાય છે. પણ સાચું સુખ શેમાં છે? આપણે બધાએ વચનામૃતના સત્સંગના વર્ષોથી અભ્યાસી છીએ, એટલું જ આપણને ખબર છે કે સુખ માત્ર સુખ માત્રના રાશિ એ ભગવાનની મૂર્તિ છે, ભગવાન છે. બરાબર ને? હા, ભગવાનની મૂર્તિ સુખદાયી છે. પણ મહારાજે એક વચનામૃતમાં ત્યાં સુધી કહ્યું, પ્રથમનું 34મું વચનામૃત, જો વચનને વિશે રહે તો જેવો ભગવાનનો આનંદ છે તેવા આનંદમાં રહે છે, જેટલું સુખ થાય તે ભગવાનની આજ્ઞા પાળવે કરીને જ થાય છે. જેવો ભગવાનનો આનંદ છે, ભગવાનનું સુખ છે, એવું જ સુખ એને ધર્મ પાળવામાંથી પ્રાપ્ત થાય. સદા સુખ્યાનો વચનામૃત, મધ્યનું 8મું વચનામૃત મહારાજ શું કહે? અંત્યનું 8મું વચનામૃત મહારાજ શું કહે? મહારાજ કહે, પહેલું જ કીધું, વૈરાગ્યવાન અને ધર્મવાન હોય. વૈરાગ્યને લીધો અને બીજો ધર્મને લીધો તો એને સર્વે ઇન્દ્રિયો વશ થાય ને સદાય સુખી રહેવાય. શિક્ષાપત્રે લખતા પહેલા જ મહારાજે બંધારણ બાંધ્યું, 8મા શ્લોકમાં એવું લખ્યું, એ પાલયંતિ મનુજા સચ્છાસ્ત્ર પ્રતિપાદિતાન સદાચારાન સદા તેત્ર પરત્ર ચ મહાસુખા, મોટા સુખને પામે છે આ લોકને વિશે અને પરલોકને વિશે. સુખની પ્રાપ્તિ માટે ધર્મનું પાલન આવશ્યક છે. છતાંય આજે સમાજ ખૂબ જ દિશા બદલી રહ્યો છે. આજે એક માનસિકતા એવી થતી જાય છે કે ધર્મ છે એક બંધન છે, અને ફ્રીનેસ, ફ્રીડમ, કોઈ ધર્મના બંધન વિના જીવવું એ જ સુખનું કારણ છે. પણ આ વાત છે તદ્દન વિરુદ્ધ છે. આ એક પાશ્ચાત્ય સંસ્કૃતિની માન્યતા છે, આપણી હિન્દુ સંસ્કૃતિની માન્યતા તદ્દન જુદી છે. પાશ્ચાત્ય સંસ્કૃતિમાં કોઈને કોઈ પદાર્થની ઈચ્છા થાય તો એ પદાર્થ આપે છે, જ્યારે આપણા ઋષિમુનિઓ એવું શીખવું છે કે આપણને કોઈ ઈચ્છા થાય તો ઈચ્છાને ટાળો, ઈચ્છાને પૂરી ન કરો, કારણ કે પૂરી કરવામાં ક્યારેય તૃપ્તિ થતી નથી. એટલે આજે જે પણ કંઈ સુખ સગવડતાના સાધનો જેમ જેમ વધી રહ્યા છે, નવા નવા આવે છે, એનું કારણ પણ ઈચ્છાઓ છે, અને જેમ જેમ આવતા જાય છે એમ એમ ઈચ્છાઓ પાછી વધતી જાય છે, સુખ નથી મળતું. પણ આપણા ઋષિ મુનિઓને કોઈ પણ સાધન સામગ્રી વિના તદ્દન સુખી હતા. શા માટે? કારણ કે એ સુખને પોષતા નહોતા, એ ઈચ્છાઓને પોષતા નહોતા, ઈચ્છાઓને રોકતા હતા. એટલે ધર્મ છે કોઈ બંધન નથી, ધર્મ છે એક પ્રકારની સેફ્ટી છે. નરેન્દ્ર મોદીને ઝેડ સિક્યુરિટી હોય ચારે બાજુ, ઝેડ સિક્યુરિટી ચારે બાજુ, આમ માણસો આમ ઊભા રહી ગયા હોય, આમ આમ પોતાને આમ જાવ હાલવું હોય તોય ન ચાલી શકાય એમ હોય, તો શું એના માટે બંધન છે, એના માટે દુઃખ છે? ના, સેફ્ટી છે. આપણે ઘરમાં ઘણીવાર અંદરથી બંધ કરીને સૂઈએ છીએ, શા માટે? આપણે પુરાઈ ગયા તો આપણે શું બંધનમાં આવી ગયા? ના, એક સેફ્ટી છે. એક દલિતચંદ શેઠ હતા, થોડુંક સ્થૂળ શરીર, હેવી બોડી. એક વખત એના ગામમાં સરઘસ આવ્યું, અને એ વખતે સરઘસ એ જ એના એન્ટરટેનમેન્ટનું એક સાધન હતું. એટલે ગામ લોકો બધા જોવા માટે જાય. આ દલિતચંદ શેઠ એમણે પણ ગયા, બે ત્રણ જણાની ટિકિટ લીધી, ત્યારે તો ખુરશીમાં સંભાળ્યા. પછી તો આવ્યા બધા જોવા, ને સરઘસના કાર્યક્રમો ચાલુ થયા, ને એક પછી એક કાર્યક્રમો ભજવાતા જાય, ને દલિતચંદ શેઠ એકદમ ખુશ થાય કે વાહ વાહ ખૂબ સરસ. એક પછી એક કાર્યક્રમો પૂરા થઈ, અને છેલ્લો કાર્યક્રમ આવ્યો સિંહનો કાર્યક્રમ. રિંગ માસ્ટર એ સિંહનું પિંજરું લઈ અને આવ્યો, એકદમ ત્રાડો પાડે, ત્રાડો સંભળાય, બધા એમ ખુશ થાય કે વાહ આજ તો સિંહનો કાર્યક્રમ જોવા મળશે. પણ અચાનક શું કરવું ન કરવું, નારાયણ અને સિંહે પિંજરું તોડી રિંગ માસ્ટરને ફગાવી દીધો અને બહાર આવી ગયો. અને પછી જે ખેલ થયા છે, પેલા પ્રેક્ષકો બધા આમ તેમ દોડવા માંડ્યા, ભાગો ભાગો, કોઈ થાંભલા ઉપર ચડી ગયા, કોઈ પેલા પાઇપ હોય ને તંબુના, એ તંબુના પાઇપ ઉપર ચડી ચડીને તંબુની બહાર નીકળી ગયા. જે સરઘસવાળા કાર્યક્રમ નહોતા બતાવતા, એવો કાર્યક્રમ પ્રેક્ષકો બતાવવા માંડ્યા. પણ આ દલિતચંદ શેઠ એકદમ સ્થૂળ શરીર, હવે કરવું શું? પણ શેઠ તો ભાઈ શેઠ જ હોય ને, બુદ્ધિ તો એની આંબે. દલિતચંદ શેઠ એકદમ ઊભા થઈ અને પેલું પિંજરું હતું ને એમાં પિંજરામાં પુરાઈ ગયા અને દરવાજો બંધ કરી દીધો. હવે સિંહ શું કરે? પણ પેલા બધા માણસો ટીંગાતા હતા, આમ હતા, દોડતા હતા, ને એક, એ દલિતચંદ શેઠ આ આ શું શું તમારી ઇજ્જતના કાકરા થાય છે, બહાર નીકળો, આમ પિંજરામાં ન પુરાય, ઇજ્જતના કાકરા થઈ જશે. પણ દલિતચંદ શેઠ એ વખતે એટલું જ બોલ્યા કે સાંભળો, ઇજ્જતના કાકરા થાય તો વાંધો નહીં, પણ જો બહાર આવીશ ને તો ડાયરેક્ટ પાળ્યો થશે. એમ ઘણા કહે કે ભાઈ ધર્મનું બંધન એ એક પ્રકારનું આવું છે. ના, ધર્મનું બંધન એક સેફ્ટી છે. હા, જેને આ વસ્તુ સમજાણી નથી એને એમ લાગશે કે શું હવે બહારનું કંઈ ખાવાનું નહીં, કોઈ પ્રકારની સભામાં ત્રણ ત્રણ કલાક બેસી રહેવાનું, સવારે એક એક કલાક તો પૂજા કરવાની, હે, જે કમાઈ એમાંથી દસમા ભાગનું આપી દેવાનું, આ બધું શું હવે? ના, આ એક શુભ કર્મો છે. કર્મો છે એ આપણા પ્રારબ્ધને બદલાવે છે, પ્રારબ્ધ બદલાય એટલે સાહજિક સુખ પ્રાપ્ત થાય છે. આ બધી બહુ લાંબી ફિલોસોફીઓ છે, પણ એક વાત નક્કી છે કે ધર્મ છે એ જ સુખનું મૂળ છે. એટલા માટે રાજનીતિના બાદશાહ ચાણક્યજી પણ એમ કહે છે કે ધર્મ સુખસ્ય મૂલમ, ધર્મ છે એ જ સુખનું મૂળ છે. ત્રીજું, જીવમાં પડેલી જે પંચ વિષયની વાસનાઓ છે એ જ્યાં સુધી ટળે નહીં ત્યાં સુધી ધર્મ છે એ જ રક્ષણનું એકમાત્ર બિંદુ છે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે એવું કહ્યું કે ઇન્દ્રિયાણી પ્રમાથિની બલવત વિદ્વાંસમ અપી કરશતી, ઇન્દ્રિયો છે અતિ બળવાન છે, ગમે તેઓ વિદ્વાન હોય, ગમે તેઓ જ્ઞાની હોય, ગમે તેઓ શક્તિશાળી હોય, ગમે તેઓ બુદ્ધિશાળી હોય, એને પણ એવા સંજોગો ઊભા થાય ત્યારે ઇન્દ્રિયો ખેંચી જાય છે, એનું કાંઈ ચાલતું નથી. એનું જ્ઞાન, એનું શાસ્ત્ર, એની બુદ્ધિ બધું જ બાજુ પર રહી જાય છે. એ વખતે એક જ કામ લાગે છે, ધર્મ. ગમે તેવા બુદ્ધિશાળી હોય, પૃથ્વીરાજ ચૌહાણ કેવા શક્તિશાળી, હે કેટલી બુદ્ધિશાળી, 16-16 વખત મહમ્મદ ગોરી યુદ્ધ કરે છતાંય એમને હરાવી નાખે. પણ 17મી વખતે, ઐતિહાસિક ઘટના છે, 17મી વખતે એ જ્યારે મહમ્મદ ગોરી યુદ્ધ કરે છે ત્યારે આ પૃથ્વીરાજ ચૌહાણ એ એક સંયુક્તા નામની સ્ત્રીમાં આસક્ત થયેલ છે. એમના સેનાપતિ આવીને કહ્યું કે પૃથ્વી મહારાજને કહો કે આવી રીતે યુદ્ધ છે, મહમ્મદ ગોરીનું આક્રમણ થયું છે. પણ એ વખતે એ પોતે મહાંત બનેલો, ગાત્રો શિથિલ હતા, કોઈ નિર્ણય ન લઈ શક્યો. અને મહમ્મદ ગોરીએ એ અજમેરનો કિલ્લો જીતી લીધો, પૃથ્વીરાજ ચૌહાણને બંદી બનાવ્યો, પોતાના દેશમાં લઈ ગયો, ત્યાં 52 મણનું બખ્તર પહેરાયું સજાના રૂપમાં, 1000 કિલો. છતાંય પૃથ્વીરાજ કેટલો શક્તિશાળી એ એમને અડગ ઊભો છે, શરણાગતિ નથી સ્વીકારતો. અને છેલ્લે તો ધગધગતા સળિયા લઈ અને એમની આંખોમાં નાખવામાં આવ્યા, આંખો ફોડી નાખી. આટલો શક્તિશાળી, બાહો, સાહસવીર, બુદ્ધિશાળી, છતાંય જે સમયે એવા સંજોગોને વશ થઈ, જો વાક સંજોગનો છે, કોઈ વ્યક્તિનો નહીં, સંજોગોને વશ થઈ એ નિર્ણય ન લઈ શકો ને કેવું મોત પામ્યો. એટલે ઇન્દ્રિયાણી પ્રમાથિની વિદ્વાંસમ અપી કરશતી, ગમે તેવો વિદ્વાન હોય એને પણ ગળી જાય છે, તો પછી સામાન્ય વ્યક્તિની તો શું વાત કરવી. એટલા માટે મહારાજે વચનામૃતમાં એમ કહ્યું, મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, એ પંચ વિષય જીતાય છે એ વૈરાગ્ય કરીને જીતાય છે કે પછી બીજા કોઈ ઉપાય? મહારાજ કે વૈરાગ્ય ને જ્ઞાન એનું કાંઈ નથી ચાલતું. વૈરાગ્ય હોય કે ન હોય, પણ પરમેશ્વરે બાંધેલી જે મર્યાદા, તેને વિશે જો ખબરદાર થઈને રહે તો પંચ વિષય જીતાય છે. પાછું એવું પણ કહ્યું કે વૈરાગ્યવાળો હોય કે જ્ઞાની હોય પણ તેનો પણ ઠાર રહે નહીં. અને વિષય જીત્યાનું તો એકમાત્ર સાધન એ નિયમ છે, ધર્મ છે. અંતે 38મા વચનામૃતમાં તો મહારાજે ત્યાં સુધી કીધું કે પોતાના નિયમનો ત્યાગ કરીને જે વિષયને ભોગવશે એનો ઠાર રહેશે નહીં, એ સિદ્ધાંત વાર્તા છે. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ 64 પદીમાં ખૂબ ઊંડું ચિંતન આપ્યું છે. સ્વામી કે જ્યાં સુધી મહારાજ હતા ત્યાં સુધી સંતોએ કામ ક્રોધાદિક લોપને દોષોને જીતા, સારો શક્કો બેસાર્યો સુંદર એ પદમાં ચાલુ કર્યું નિષ્કુળાનંદ સ્વામીએ. પછી મહારાજ ગયા, ધામમાં ગયા, પછી શું કહ્યું? વડો વેર વાળવાને કાજ સાબદાએ સહુ થયા, એ કામ ક્રોધાદિક જે દબાઈ રહ્યા હતા, જેવા મહારાજ ગયા, ભગવાન ગયા, એવા બધા જ પાછા ઊભા થયા. અને જેમ હારેલો શત્રુ પાછો યુદ્ધ કરે એ પૂરા બળ સાથે કરે, એમ કામ ક્રોધાદિક શત્રુ છે એ પૂરા બળ સાથે હેરાન કરવા માટે આવ્યા. માટે નિષ્કુળાનંદ સ્વામી કે સાંભળો, એનો બચવાનો એક જ ઉપાય છે. કૃષ્ણ પધાર્યા કેડની વાત એ દ્રષ્ટાંત આપ્યું કે અર્જુન પાસે ગાંડીવ હતું, તાકાત ગાંડીવની ન હતી, તાકાત તો ભગવાન શ્રી કૃષ્ણની હતી. બાકી તો ગાંડીવ ઘણોય હતું, તો એ ન થઈ તેહની સહાય, તો એ કાંઈ કામ ન લાગ્યું. એ જ ગાંડીવધારી અર્જુન એ સામાન્ય ભીલ લોકોથી આયરા. એટલે સ્વામી એટલું જ કહ્યું છેલ્લે કે માટે સમજી સર્વે સુજાણ, વચનમાં વળગી રહેજો, કહે નિષ્કુળાનંદ નિર્વાણ, કઠણ પળ આવી છે. જો હે, જો તમારે બચવું હોય તો વચનમાં દ્રઢપણે વળગી રહેજો, એ જ એક ઉપાય છે બચવાનો, ધર્મ. ધર્મ રક્ષતિ રક્ષક, ધર્મનું જે રક્ષણ કરે છે ધર્મ એનું રક્ષણ કરે છે. તો પંચ વિષયની વાસનાઓ, ઈચ્છાઓ, ઇન્દ્રિયોની લોલુપતાઓ એને ટાળવા માટે પણ ધર્મનું પાલન આવશ્યક છે, જે આપણી આધ્યાત્મિક સાધનાને સરળ કરે છે. ચોથું, ધર્મમાં રહીએ તો ભગવાન આપણી રક્ષા કરે છે. કીધું ને ધર્મ રક્ષતિ રક્ષક. પુરુષોત્તમ નારાયણ એ ધર્મની દૃઢતાને જોઈ અને વશ થાય છે અને એ આપણી હરપળ રક્ષા કરે છે. આવું મહારાજ પોતે કહે છે. જેમ આપણું કર્તવ્ય છે કે ભગવાનની આજ્ઞામાં રહેવું, એમ ભગવાનનું પણ કર્તવ્ય છે કે પોતાની આજ્ઞામાં રહેતા એવા ભક્તોનું રક્ષણ કરવું. મહારાજ કહે છે, સાંભળો, સુખ દુઃખ આવે સર્વે ભેળું, તેમાં રાખજો સ્થિર મતિ, જાળવીશ મારા જનને વળી કરીશ જતન યતિ, એમ કરતા જો પંડ પડશે તો આગળ સુખ છે અતિ ઘણું, પણ વ્રત ટેક જો ટાળશો તો ભોગવશો સહુ સહુ તણું. બસ એટલું જ. સુખ દુઃખ ગમે તેવું આવે, પણ જો તમે અમારા વચનમાં રહીશો તો મહારાજ કે અમે રક્ષા કરશું, પણ જો વ્રત ટેક ટાળશો તો ભોગવશો સહુ સહુ તણું, તમે તમારા રસ્તે, મહારાજ કે હું મારા રસ્તે. વચનની દ્રઢતા જોઈને મહારાજ એ ભગવાનના ભક્તની હરપળ રક્ષા કરતા એવા છે. તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. જે હરપળ મારા યુક્ત છે એને યોગ અને ક્ષેમનું વહન કરું છું, એનું રક્ષણ હું કરું છું. જાળવીશ મારા જનને વળી કરીશ જતન અતિ. આપણા સંપ્રદાયના ઇતિહાસમાં આવા સેંકડો પ્રસંગો છે, દૂર નહીં પણ હમણાં જની વાત. જામનગર શહેર, ત્યાં કન્યા વિપ્ર ઝવેરબાઈ, કચ્છ એમનું પિયર, સાસરું જામનગર. સાસરે આવ્યા જ્યારથી લગ્ન થયા, વિવાહિત સંબંધથી જોડાયા, ત્યારથી છેડા વ્રત લીધું કે આ પર પુરુષનો સ્પર્શ ક્યારેય કરવો નહીં. સમય ગયો, મહારાજની પરીક્ષા કરવી હશે. એક આંખમાં ખોટ આવી, જામર થયો. છતાંય કોઈને કહેતા નથી, કારણ કે જો ખબર પડે પરિવારમાં તો પછી પરિવારના સભ્યોએ ડૉક્ટર પાસે લઈ જાય, વૈદ્ય પાસે લઈ જાય તો વૈદ્ય ઈલાજ કરે અને ઈલાજ કરવા માટે એનો સ્પર્શ થાય અને છેડા વ્રત તૂટે, ધર્મનો લોપ થાય. એટલે નહીં, એ નહીં થાય. કોઈને કહેતા નથી. એમ કરતા કરતા દિવસો ગયા, એક આંખે દેખાતું સાવ બંધ થઈ ગયું. હવે એક જ આંખ ચાલે છે, એક આંખે જુએ છે અને બધું કામ કરે છે, કોઈને ખબર નથી. પણ વળી મહારાજની પરીક્ષા, બીજી આંખે પણ જામરનો રોગ લાગુ પડ્યો. છતાંય કોઈને કીધું નથી. આંખો ધીરે ધીરે ધીરે વધતો ગયો અને દેખાતું સાવ ઓછું થઈ ગયું, ત્યારે ક્રિયાઓમાં ખોટ દેખાય. પાસણ કંઈક લેવા જાય, લેવાઈ જાય બીજું, કંઈક કરવા જાય થઈ જાય બીજું, ચાલ્યા જતા હોય ઠેસ આવે પડી જાય, દિવાલ હોય ને ભટકાઈ જાય. આવી બધી ક્રિયાઓને જોઈ એમના સાસુમાંને ખબર પડી ગઈ કે નહીં, દીકરીને કંઈક ખોટ છે, કેમ આવું થાય છે. પૂછ્યું, બેટા શું વાંધો છે? નહીં નહીં કાંઈ નથી, નહીં કંઈક તો છે, બોલ શું થયું છે? આંખમાં જામર થયો છે. હે, કેટલા દિવસથી? ઘણા સમય ત્યાં થયું છે. તો પછી કેમ બોલતી નથી? જો માં આવું છે, જો હું તમને કહું તો તમે ડૉક્ટર પાસે લઈ જાઓ ને ત્યાં મારે આવી રીતે દેખાડવું પડે ને, એટલે મારે નહીં. પણ બેટા હવે આ આટલું બધું થઈ ગયું, છતાંય તે કીધું નહીં, ચાલો હવે ડૉક્ટર પાસે જવું જ પડશે, એના બીજા બીજો કોઈ ઉપાય નથી. નહીં માં, મારે ડૉક્ટર પાસે નથી જવું, હું આંધળી થઈને રહીશ, મારી જીવન વિતાવીશ, પણ નહીં મારે ડૉક્ટર. અરે એમ થોડું ચાલે, ઘરના કામ કોણ કરશે, તારું ધ્યાન કોણ રાખશે? જો બેટા, ધર્મ દ્રઢ રાખવો એ સારી વાત છે, પણ એના કરતાં પણ મહારાજ, એના કરતાં પણ જો ધર્મ, દેહ હશે, શરીર હશે, તો પછી આપણે ભગવાન ભજી શકીશું ને. એટલે વ્રતને બાજુમાં મૂકો અને આલો ડૉક્ટર પાસે. નહીં માં, મારે નથી આવો. કાંઈ વાંધો નહીં, ચાલો દેખાડી આવીએ આપણે ડૉક્ટર શું કહે છે. જોવા માટે ગયા, પરિવારમાં બધા સભ્યોને ખબર પડી. બધાએ કહ્યું કે એ ના પાડે, છતાં પણ આપણે તો ડૉક્ટર જેમ કહે એમ કરવું જ પડશે. ડૉક્ટર પાસે આવ્યા, તપાસ કરાવી. તપાસ કરતી વખતે તો એમણે સ્પર્શ કરવા ન દીધો, આંખ પોતે ખોલી રાખી ડૉક્ટરે દૂરથી તપાસ કર્યું. તપાસ કરી એટલે ડૉક્ટરોએ કહ્યું કે આનું તો ઓપરેશન કરવું પડશે. એનું ખૂબ સરસ કાવ્ય એ કવિ માવદાનજીએ લખ્યું છે. વૈદ ડોક્ટરોને આખડી બતાવી, સવે ઓપરેશન કરવા સમજાવી, છેડા વ્રત આજ છૂટે લાજ, રાખો પ્રભુજી સ્વામી નારાયણ સત્ય છે. આજ કળિયુગમાં પરચા પૂરે, પ્રભુજી સ્વામી નારાયણ સત્ય છે. વૈદ ડોક્ટરોને આખડી બતાવી એટલે કહ્યું કે આવી રીતે કરવું પડશે. પરિવારના સભ્યો માનવા તૈયાર નથી, હવે કરવું શું? ઝવેરભાઈ મુશ્કેલીમાં છે. બીજા દિવસે એકાદશીનો દિવસ, મંદિરે ગયા, મહારાજને આગળ બેસી અને ધ્રુસકે ધ્રુસકે રડવા માંડ્યા. આંખમાંથી આંસુની ધારા ચાલી જાય છે. મહારાજને પ્રાર્થના કરે છે કે હે મહારાજ, આપને રાજી કરવા માટે આ ધર્મનું પાલન કરીએ છીએ, છેડા વ્રત લીધું છે, પ્રભુ લાજ રાખજો, કંઈક કરજો, છેડા વ્રત છૂટે આજ, રાખો લાજ પ્રભુજી સ્વામી નારાયણ સત્ય છે. આંખમાંથી આંસુ, કલાકો સુધી પ્રાર્થના કરી, પછી ઊભા થઈ પ્રદક્ષિણા કરવા માટે ચાલતા થયા. પ્રદક્ષિણાના પથમાં પાછળના ભાગમાં કોઈક સ્ત્રીએ એને બોલાવી, ખંભે હાથ પડ્યો એટલે તરત પાછળ ફરીને જોયું કોણ છે. બહુ ઝીણી દ્રષ્ટિથી જોયું ત્યારે થયું કે કોઈક સ્ત્રી ઊભી છે. બેન બોલો ને, કોણ આપ, શું કામ છે? આપ મને નથી ઓળખતા? હું બાજુના ગામથી આવું છું, હું તમને ઓળખું છું. તમારું નામ ઝવેરભાઈ છે ને? હા, મારું નામ ઝવેરભાઈ છે. પણ તમને આ આંખમાં થયું છે શું? કેમ આવી રીતે જુઓ છો? જો બેન, એવું છે ને, એમાં આવી રીતે આંખમાં ઝામર થયો છે, આમ થયું છે, પણ આટલા બધા દુઃખી? હા, મારું છેડા વ્રત છે અને તૂટે છે. જો બેન, મારી પાસે એક ઉપાય છે, મને આવડે છે આંખ સાજી કરતા, હું તમને ઔષધ આપી દઉં. ના હો, નહીં. પણ કેમ, શું વાંધો છે? જો, અમારા ભગવાને આજ્ઞા કરી છે કે અજાણ્યા વેદનું ઔષધ ન લેવું. લ્યો, અજાણ્યા વેદનું ઔષધ ન લેવું એટલે મારાથી નહીં લેવાય. પણ હું ક્યાં અજાણી છું? હે બેન, બાજુના ગામથી તો આવું છું અને હું તમને ઓળખું છું, હું તમારો મારો પરિચય આપી દઉં પછી. હા તો જો, અહીંયા સૂઈ જાઓ, હું તમને ઔષધ નાખી દઉં. ત્યાં સુવાડ્યા, વિશ્વાસ રાખી આંખો બંધ કરી દીધી. આ બાજુ પેલી ઔરત સ્ત્રી એ ક્યાંકથી તુલસીના પાન લઈ અને આમ ચોળી અને એક એક ટીપું એ તુલસીના પાનનું બંને આંખમાં નાખી દીધું અને એકદમ કાળી બળતરા, કાળી ચીસ પડી. હો, આ શું આટલી બધી બળતરા? સહન ન થાય. પેલી ક્યાં ગઈ સ્ત્રી? મારી આંખમાં શું નાખ્યું? મને દેખાતું બંધ થઈ ગયું. રાડો પાડે. પણ ધીરે ધીરે ધીરે ધીરે ધીરે એકદમ વેદના શાંત થઈ ગઈ અને રાહત થઈ. આખી ટાઢી થઈ ગઈ. આંખો ખોલીને જુએ ત્યાં બધું જ એકદમ ક્લિયર. હરિયે નાખો ટીપો નિજ હાથે, મહા અમૃતમય હાથ મૂકી માથે, દુઃખ કાપ્યું સુખ આપ્યું દીનાનાથે, પ્રભુજી સ્વામી નારાયણ સત્ય છે. દેખાતું થઈ ગયું. ઓહો, મને બધું દેખાય છે. પેલી સ્ત્રી ક્યાં ગઈ? કોણ હતી એ? ક્યાંથી આવી હતી એ? કેટલાક લોકો ઊભા હતા એની પાસે દોડતા જઈને પૂછ્યું, પેલી સ્ત્રી કોણ હતી? હે, કોણ સ્ત્રી? અમે તો કાંઈ જોયું નથી. પણ હમણાં જ મારી પાસે અહીંયા ઊભી હતી. ના, તમે હતા પણ બીજી કોઈ સ્ત્રી મેં જોઈ નથી. દોડતા દરવાણી પાસે ગયા, ત્યાં પૂછ્યું કે હમણાં કોઈ સ્ત્રી અહીંથી આવી ગઈ છે? ના, બપોર પછી તમે એક છો, બાકી કેટલાક માણસો આવ્યા છે, બાકી કોઈ નથી આવ્યું. અને નક્કી થયું કે નક્કી મારો ઘનશ્યામ, મારા પ્રભુ એ જ આવી અને મારા આંખનો ઈલાજ કરી ગયા છે. દોડતા મંદિરમાં જઈ ધ્રુસકે ગોઠણિયા ભર થઈને રડી પડ્યા, મારા પ્રભુ તમે મારી આજે લાજ રાખી. ઘનશ્યામ મહારાજની મૂર્તિમાંથી મંદ મંદ હાસ્ય કરતા પેલી સ્ત્રીના દર્શન થયા, એટલે થયું કે નહીં, પેલી સ્ત્રી રૂપે મારા મહારાજ પધાર્યા હતા ને એણે મારી રાજ રાખી, એણે મારી રક્ષા કરી. દ્રઢતા જોઈ અને ભગવાન હર પળ રક્ષા કરવા માટે ઊભા છે. પણ જો વ્રત ટેક ટાળશો તો ભોગવશો સહુ સહુ તણું. મહારાજ કહે છે કે વ્રત ટેક ટાળતા નહીં, જો ટાળશો તો પછી અમે તમારી ખબરે નહીં આવીએ. ધર્મ પાળવાથી મહારાજ હર પળ આપણી રક્ષા કરવા માટે ઊભા છે. અને એ આપણી જ્યારે રક્ષા કરે છે ત્યારે જ આપણે આજે આ કળિયુગમાં સમગ્ર અધર્મના વાતાવરણમાં પણ આવા ધર્મના દ્રઢ નિયમો પાળી શક્યા છીએ. એટલે બંને એકબીજાની ઉપર ડિપેન્ડેડ છે. તો આજે આપણે જોયું ધર્મ શા માટે પાળવો, ધર્મ શું છે, ધર્મ પાળવાથી આપણને મહારાજનો રાજીપો પ્રાપ્ત થાય છે, ધર્મ પાળવાથી સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે, ધર્મ પાળવાથી પંચ વિષયની વાસનાઓમાંથી બચી શકાય છે, અને ધર્મ પાળવાથી મહારાજ આપણી રક્ષા કરે છે. તો આ ધર્મના મહત્વને સમજી અને આપણા જીવનમાં આપણે ધર્મ દ્રઢ કરીએ. શિક્ષાપત્રીની એક એક આજ્ઞાઓને, આમ તો મુખ્ય આજ્ઞાઓ છે એ આપણને બધાને ખ્યાલ જ હોય છે, પણ ઝીણી ઝીણી મહારાજે નિત્ય શિક્ષાપત્રી વાંચવાનું કદાચ એટલા માટે જ કહ્યું હશે કે દરરોજને માટે આપણે મહારાજની આજ્ઞાઓને આપણા જીવન સાથે સરખાવતા જઈએ. આટલી આજ્ઞા પળાય છે, આટલી આજ્ઞા નથી પડતી, એ પ્રમાણે નથી પડતી તો એને પાળવાનું શરૂ કરીએ, તો મને લાગે છે કે મહારાજ આપણા ઉપર રાજી થાય અને આપણી દ્રઢતા જોઈ અને મહારાજ ખુદ પોતે આપણને બળ આપશે અને મહારાજ આપણો ધર્મ દ્રઢ કરાવશે, ત્યારે આ મહારાજ ધર્મના મૂલ્યને આપણા જીવનમાં આત્મસાત થાય એવી મોટા સંતો અને મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય. સબસ્ક્રાઇબ કીજે રાજકોટ ગુરુકુલ ચેનલ કો ઓર બેલ આઇકન કો દબાએ લેટેસ્ટ વિડિયો સબસે પહેલે દેખને કે લિયે.